سورة قلم، سورة نمبر 68. بسم الله الرحمن الرحيم. شروع کرو چھو موٹا مہربان نے بہت دیالو اللہ نا نام تھی. نون والقلم وما يسطرون ما انت بنعمت ربك بمجنون. نون قسم چھے قلم نی انے تینی کہ جے کائیں تے فرشتاؤ لکھے چھے. اے رسول تو تارا پالنہار نی مہربانی تھی دیوانوں کے پاگل نہ تھی. وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونَ. انے بے شک تارا ماتے ایو بدلو تیار چھے جے کدی کھٹنار نہ تھی. અને બેશક તારી નીતિ ને રીત ઘણી ઊંચા દરજ્જાની છે જેથી નજદીકમાં તું જોઈ લેશે અને તેઓ પણ જોઈ લેશે કે તમારામાંથી દીવાનો કે પાગલ કોણ છે. બેશક તારો પાલનહાર તેઓને સારી રીતે જાણે છે કે જે તેઓ અલ્લાહના રસ્તાથી ભટકી ગયા છે અને હિદાયત પામેલાઓને પણ સારી રીતે જાણે છે. આથી તું જૂઠલાવનારાઓની વાત હરગિજ માનજે નહીં. તેઓ એમ ચાહે છે કે અગર તું નરમી ઇખ્તિયાર કરે તો તેઓ પણ નરમ પડી જાય. પણ તું કોઈ હળહળતી કસમ ખાનારા નીચ કે હલકટની વાતોમાં આવી જજે નહીં કે જે એબ ગોતનાર હરતા ફરતા લોકોની નિંદાને બદગોઈ કરનાર નેકીથી અટકાવનાર હદથી વધી જનાર ગુનેગાર કમઝાત અને વળી હરામી પણ હોય ફકત આ કારણે કે તેઓ દોલતમંદ અને ઔલાદ વાળો છે. જે વખતે તેઓની સામે અમારી આયતો પડવામાં આવે છે ત્યારે કહી દે છે કે આ તો આગલાઓની કહાની ને કિસ્સાઓ છે. નજદીકમાં જ અમે તેના નાગ ઉપર ડાઘ લગાડી દેશું. બેશક અમે તેમની એવી જ અજમાઈશને પરીક્ષા કરશું જેવી કે એક બગીચાવાળાઓની અજમાઈશ કરી હતી જ્યારે કે તેમણે કસમ ખાધી હતી કે કાલે સવારે આપણે આ બગીચાના ફળ જરૂર તોડી લેશું. પણ ઇન્શાલ્લાહ કહ્યું ન હતું, યાની કે અગર અલ્લાહ ચાહે તો. જેથી તે બગીચા પર તારા પાલનહાર તરફથી જ્યારે કે તેઓ ઊંઘતા હતા એક ફેરી ફરનાર ફરી વળ્યો જેથી સવાર થતા તે બગીચો કાપી લીધેલી વાડી જેવો ઉજ્જળ થઈ ગયો. તનાઝઉ મુસ્બિહીન અન ઇગ્દુ અલા હર્થકુમ પછી તે લોકો સવાર થતા એકબીજાને બોલાવવા લાગ્યા કે અગર તમારે ફળ ઉતારી લેવા હોય તો આપણા બગીચે સવારે વેલા ચાલો. આથી તેઓ ચાલ્યા અને ધીમે ધીમે આ કહેતા જતા હતા કે આજે કોઈ ગરીબ માણસ તમારા બગીચામાં દાખલ થવા ન પામે અને પોતાનો મકસદ પાર પાડવા માટે ચિંતા વગરના બનીને સવારના ત્યાં પહોંચ્યા. પછી જ્યારે બગીચાને ઉજ્જડ થઈ ગયેલો વિરાન જોયો તો ત્યારે કહેવા લાગ્યો કે આપણે સાચે જ રસ્તો ભૂલી ગયા લાગીએ છીએ. બલકે વાત આ છે કે આપણે છીએ જ કમનસીબ અને હદભાગી. તે લોકોમાંથી જે સૌથી સારો હતો તેણે કહ્યું કે મેં તમને કહ્યું ન હતું કે તમે અલ્લાહને પાકીઝગીથી તસ્બી સાથે શા માટે બયાન કરતા નથી. તો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે અમારો પાલનહાર પાક છે, બેશક અમે જ ઝુલમગાર છીએ. હવે તેઓ એકબીજાને ઠપકો આપવા લાગ્યા ને કહેવા લાગ્યા કે હાય અમારી દુર્દશાને અફસોસ, સાચે જ અમે શિરજોરને માથા વારે હતા. કદાચ ને અમારો પાલનહાર એના બદલામાં અમને એ કરતાય સરસ આપે. બેશક અમે અમારા પાલનહાર તરફ રજૂ થઈએ છીએ, વિશ્વાસ સાથે તેના તરફ પાછા ફરીએ છીએ. સજા પણ એવી જ હોય છે અને આખરતની સજા એ કરતાય કેટલી વધારે છે અગર તેઓ સમજતા હોય તો. બેશક મુત્તકીઓ અને પરહેજગારો માટે તેમના પાલનહાર પાસે નેમતો વાળી જન્નતો છે. જ્યારે કુરેશીઓના લુટેરાઓએ આ સાંભળ્યું કે મોમીનો માટે આખિરતમાં મોટા મર્તબા છે તો તેઓએ કહ્યું કે આ ખોટી વાત છે, જો તેઓને નેમતો મળશે તો અમને તે કરતા પણ સારી નેમત મળશે, કેમ કે દુનિયામાં અમને તેમના કરતા સારી નેમતો મળેલી છે. તો આગળ કુરાને મજીદની આયત છે કે શું અમે ફરમાબરદારોને યાની કે અમારા હુકમ મુજબ અમલ કરનારાઓને ગુનેગારો જેવા કરી દઈશું? તમને શું થઈ ગયું છે કેવો ન્યાય ને ઇન્સાફ કરો છો, અથવા શું તમારી પાસે કોઈ કિતાબ છે કે જેમાં તમે પઢો છો કે જે કાંઈ તમે પસંદ કરશો તે જ તેમાં છે, અથવા શું તમોએ અમારી પાસે સોગંદ ને કસમ લેવડાવ્યા છે કે જે કયામત સુધી ચાલ્યા કરશે, કે જે કાંઈ તમે હુકમ કરશો તે તમને જરૂર મળી જશે? એ રસૂલ, તેમને પૂછ કે તેઓમાંથી તેનો જામીન કોણ થશે? કે તેમના સાથ પુરાવનારાઓ, યાની કે તેમના શરીકો? પછી અગર આ લોકો સાચા છે તો પોતાના તે સાથ પુરાવનારાઓને લઈ આવે. જે દિવસે પિંડળીઓ ઉઘાડવામાં આવશે, યાની કે દરેક વસ્તુ જાહેર થઈ જશે અને તેમને સિજદા માટે બોલાવવામાં આવશે, પણ તેઓ સિજદો કરી શકશે નહીં. તેમની આંખો ઢળેલી હશે અને હલકટ તથા નીચતા તેમના ઉપર છવાયેલી હશે. જો કે આ લોકોને દુનિયામાં પણ સિજદા માટે બોલાવવામાં આવતા હતા એવી હાલતમાં કે તેઓ તંદુરસ્ત પણ હતા. એ રસૂલ, હવે તેઓ કે જે આ વાતને જુઠલાવે છે મારા પર છોડી દે, યાની કે હું તેને સમજી લઈશ. અમે ધીમે ધીમે તેમને અઝાબની પાસે એવી રીતે કરી દઈશું કે તેમને ખબર પણ નહીં પડે, અને હું તેમને ઢીલ આપતો રહું છું. બેશક મારી નીતિ રીતિ ડગે નહીં એવી છે. અથવા શું તું તેમનાથી સંદેશો પહોંચાડવાનું કાંઈ મહેનતાણું કે મજૂરી માંગે છે કે જેથી તેઓ દંડના ભારથી દબાઈ જાય છે? અથવા તેમની પાસે ગેબની ખબરો છે કે તેઓ લખી લે છે? માટે એ રસૂલ, તું હવે તારા પાલનહારના ફેંસલાની વાટ જોવામાં સબર કર અને માછલીવાળાના જેવો થઈ ન જા, યાની કે પૈગંબર યુનુસ અલૈહિસલામ જેવા અધીરા ન થઈ જાઓ. જ્યારે કે તેણે અલ્લાહને પોકાર્યા હતા એવી હાલતમાં કે તે ખૂબ જ મુશ્કેલી ને તકલીફમાં પડ્યા હતા. અગર તેના પાલનહારની મહેરબાનીએ તેને મદદ કરી ન હોત તો સાચે જ યુનુસ અલૈહિસલામ સપાટ મેદાનમાં ફેંકી દેવાયો હોત અને તે ઠપકાને લાયક ગણાયો હોત, યાની કે તેની ખરાબ હાલત થઈ હોત. પણ તેના પાલનહારે તેને કબૂલ કરી લીધેલો બંદો કરી લીધો અને તેને નેક બંદાઓમાં કાયમ કરી દીધો. وَإِن يَكَادُ الَّذِينَ كَفَرُوا لَيُزْلِقُونَكَ لك بأبصارهم لما سمعوا الذكر ويقولون إنه لمجنون وما هو إلا ذكر للعالمين. જે વેળા નાસ્તિકો કુરાને મજીદને સાંભળે છે ત્યારે એમ દેખાય છે કે તેઓ તને ઘૂરકીને જોતા સાચા રસ્તાથી ભટકાવી નાખશે. અને તેઓ કહે છે કે સાચે જ આ તો દીવાનો ને પાગલ છે. જો કે ખરું જોતા તે કુરાને મજીદ તો બધી દુનિયાઓ માટે નસીહતને સબક છે.